લોકો એમને કેમ પૂજે છે? વિચિત્ર વિચિત્ર જાતના વિષયો લાલચ પૂરી કરવા માટે ભગત લાલચું હોય નહીં એમ છેતરાય નહીં. તેમાં કબીર નો ભક્ત લોકો એના થી છેતરાય અને નિશ્ચયમાં અમે ગુરુતમ કહેવાય, અમારે કોઈ મોટો નહીં. અને વ્યવહારમાં અમે લઘુત્તમ કહેવાય, એટલે અમે ગુરુ ના હોય, અમારે ગુરુ પદ ના હોય. દાદા, લૌકિક જ્ઞાન અને અલૌકિક જ્ઞાન આ બે નો તફાવત સમજાવો. લૌકિક જ્ઞાન અને અલૌકિક જ્ઞાન એનો તફાવત સમજાવો. આ બધું જગત ના લોકો માને છે જ્ઞાન છે, એમાં એક અક્ષર આતો નથી અલૌકિક નો. આ બધું લૌકિક એટલે શું? ભ્રાંતિ જ્ઞાન. કેવું? ભ્રાંતિ જ્ઞાન. એ સાધુઓ એ સંતો ભ્રાંતિ નું જ્ઞાન બોલે છે, એ પોતે ભ્રાંતિ ના જ્ઞાન જાણે છે. અલૌકિક એટલે ભ્રાંતિ રહિત જ્ઞાન. એ જ્ઞાન પ્રગટ થાય નહીં, જ્ઞાની પુરુષ થાય તેના પ્રગટ થાય, નહીં થાય નહીં. એટલે મારે કહેવું પડશે કે ઇટ ઇઝ નોટ ગેવન ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. આ ભગવાન ઉભાર નથી કે આના બનાવવા બેઠો. શું કહ્યું? ભગવાન તો ભગવાન જ છે.